સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સહજાનંદ સ્વામી મહારાજની વાણી મંગલ રૂપિણીં ચ હસિતં યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલદેચ્ચ દોર્વિલસિતં નૃણાં પરં મંગલં વક્ત્રં મંગલકૃચ્ચ પાદચલિતં યસ્યાખિલં મંગલં સોયં મંગલ મૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાન મંગલમ ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ વાસુદેવ મહાત્મ્ય કથા અધ્યાય 22 ગૃહી બુભૂર્ષુર્ગુરવે દક્ષિણાં સ્વસ્ય શક્તિત દત્વા તદાગ્નયે વાસો સમાવર્તનમાચરેત તત કુલોચિતાં યોષાં વયસો નામ રોગિણીં પુંલક્ષણેન રહિતાં અપાપાં વિધિનોદ્વહેત ભગવાન નારાયણ નારદજીને ચાર આશ્રમને આશ્રિત એવા પુરુષોના ધર્મો કહી રહ્યા છે. ગઈકાલે આપણે બ્રહ્મચારી એમણે કયા કયા ધર્મોનું પાલન કરવાનું છે એનું શ્રવણ કર્યું. અહીંયા જે ધર્મોનું વર્ણન કરેલું છે એ ધર્મો આપણા જીવનમાં આપણને પાત્રતા આપે છે. ગઈકાલે જે બ્રહ્મચારીના ધર્મો કહ્યા એ ધર્મોનું જો એ પાલન કરે તો પોતે ગુરુ પાસેથી જે પણ કાંઈ વેદાધ્યયન કરે છે એ જ્ઞાન એમાં રહે, ટકે, નહીતર જ્ઞાન સ્રવી જાય. તૂટેલો ઘડો હોય તો પાણી પાણી ન રહે. એવી જ રીતે આ ધર્મો છે એ આપણને જ્ઞાન ધારણ કરવાનું સામર્થ્ય આપે છે. આ ધર્મોનું નિરૂપણ, આ ધર્મો એ માત્ર આપણને સ્વર્ગ સુધી પહોંચાડનારા નથી. અહીંયા જે ધર્મ કહ્યો છે એ ભાગવત ધર્મની વાત છે, કારણ કે આગળ આપણે જે વાત કરીશું, વાત આવવાની છે, તો એમાં સ્પષ્ટપણે કહ્યું કે જે પણ કાંઈ કરીએ છીએ એ ભગવાનને રાજી કરવા માટે કરીએ. ત્યારે આજે ગૃહસ્થ ભક્તોના જે ધર્મો છે એ ભગવાન નારાયણ નારદજીને કહે છે કે ગૃહી બુભુર્ષુઃ, ગુરુ પાસે 1 થી 25 વર્ષની ઉંમર સુધી રહ્યા બાદ વેદાધ્યયન થઈ જાય, ગુરુની સંમતિ મળે, ત્યારબાદ જેને ગૃહસ્થાશ્રમમાં જોડાવાની ઈચ્છા છે એમણે શું કરવું? પોતાની શક્તિ અનુસાર ગુરુને દક્ષિણા આપવી, 1 કરોડ 5 કરોડ જેટલી પોતાની શક્તિ હોય. ગુરુ આજ્ઞા આપે ત્યારબાદ સમાવર્તન સંસ્કાર થાય અને પછી એ ગુરુના આશ્રમમાંથી વિદાય લે. ત્યારબાદ કહ્યું એ પ્રમાણે જો સાવિત્રી 4 પ્રકારના બ્રહ્મચર્યનું પાલન જે કહ્યું હતું, સાવિત્ર બ્રહ્મચર્ય, પછી પ્રાજાપત્ય, બ્રાહ્મ બ્રહ્મચર્ય અને નૈષ્ઠિક બ્રહ્મચર્ય, એમાંથી કોઈ પણ 1 બ્રહ્મચર્યનું એ પાલન કરે, ત્યારબાદ કુલોચિતામ યોષામ વયસ વયસા ઉનામ અરોગિણીમ પુંલક્ષણેન રહિતામ અપાપામ યોષામ વિધિના ઉદ્વહેત, પછી લગ્ન કરી શકે, પણ કેવી કન્યા સાથે લગ્ન કરવા એ પણ દેખાડ્યું. પોતાના કુળને યોગ્ય હોય એવી કન્યા સાથે લગ્ન કરવા, બ્રાહ્મણ કુળમાં હોય તો એમને બ્રાહ્મણના કન્યા સાથે, ક્ષત્રિય હોય તો ક્ષત્રિય પુત્રી સાથે, વૈશ્ય હોય તો વૈશ્ય પુત્રી સાથે, એવી રીતે કુળને ઉચિત હોય એવી કન્યા સાથે લગ્ન કરવા. પછી તો કે વયસા ઉનામ, એટલે કે ઉંમરથી નાની હોય એમની સાથે, અરોગિણીમ રોગથી રહિત હોય, પુરુષના લક્ષણોથી રહિત હોય, અપાપામ એટલે કે ધર્મ નિષ્ઠાવાળી હોય એવી કન્યા સાથે વિધિપૂર્વક લગ્ન કરવા, ભાગીને નહીં. શા માટે ભાગીને નહીં કરવાના? કારણ કે જે વખતે વર વધુ ફેરા ફરે છે એ વખતે જે અગ્નિદેવ સાક્ષી હોય છે એ અગ્નિ ભારી રાખવાનો હોય, પછી જ્યારે કોઈ પણ પોતે આગામી જીવનમાં ભવિષ્યમાં કંઈ યજ્ઞ થાય, ટૂંકમાં જે પણ કંઈ ધાર્મિક પવિત્ર માંગલિક કાર્યો કરે તો એમાં એ અગ્નિદેવ સાક્ષી રૂપે રહે. કરે રાંધવા માટે, પછી ટૂંકમાં જ્યારે રસોઈ કરવી હોય ત્યારે એ અગ્નિ વાપરવાનો, ઠરવા નહીં દેવાનો. અત્યારે આ ખૂબ ઓછું થઈ ગયું છે, છે જ નહીં, ગેસના બાટલા આવી ગયા. પરંતુ જો વિધિપૂર્વક લગ્ન થયા હોય એ અગ્નિને ઘરમાં ભારી રાખ્યો હોય તો એવું કહ્યું છે કે જ્યારે પિતૃઓનું શ્રાદ્ધ કર્મ કરવામાં આવે તો એ અગ્નિની સાક્ષીએ કરવામાં આવે, અને એ અગ્નિની સાક્ષીએ કરે તો જ પિતૃઓને જે અહીંયા અર્પણ કરે છે, તર્પણ કરે છે એ પહોંચે, અને જો વિધિપૂર્વક લગ્ન ન કર્યા હોય ને તો પિતૃઓને ઉદ્દેશીને જે પણ કાંઈ એને તર્પણ કરવાનું છે એ એના સુધી ન પહોંચે. એટલા માટે વિધિપૂર્વક લગ્ન કરવા. અગ્નિ સંસ્કાર પણ એનાથી જ કરવાનો હોય છે. એટલે વિધિપૂર્વક લગ્ન કરવા, એમ ભાગીને નહીં કરવાના. પછી કહ્યું કે સ્વાધિકારાનુસારેણ કૃષ્ણ સંપ્રીત્ય અન્વહમ દેવર્ષિ પિતૃભૂતાની યજેત. દેવતાઓને ઉદ્દેશીને, પિતૃઓને ઉદ્દેશીને, જીવપ્રાણી માત્રને ઉદ્દેશીને જે પણ કાંઈ આપણે કર્મ કરીએ છીએ, યજ્ઞ યાગાદિક કરીએ, તો પોતાના અધિકાર અનુસાર શા માટે આ બધું કરવાનું? તો કહ્યું કે કૃષ્ણ સંપ્રીત્ય, ભગવાન રાજી થાય એના માટે કરવું. કેવળ ને કેવળ ભગવાનને રાજી કરવા માટે આપણે આ બધું કરવાનું છે. મહારાજે મધ્યના 11મા વચનામૃતમાં આ વાત કરી છે કે જે પણ કાંઈ ધર્મશાસ્ત્ર છે એમાંથી એ જીવ છે એ ગ્રંથને ધર્મ અર્થ અને કામ પર જાણે છે, અને જે જે કર્મ કરે છે એ આસક્તિએ સહિત કરે છે, પરિણામે જે પણ કર્મ હોય એનું ફળ દેવલોક, બ્રહ્મલોક અને મૃત્યુલોકમાં ભોગવે છે. પુણ્ય પૂરા થઈ જાય વળી પાછું જન્મવું પડે છે, નરક ચોરાસીમાં ફરીથી એ જીવ ભમે છે. પણ એના એ જ શુભ કર્મ જો ભગવાનને રાજી કરવા માટે કરે, ભગવાનની ભક્તિને અર્થે કરે, તો એ જ શુભ કર્મથી એને ગુણાતીત એવું જે ભગવાનનું અક્ષરધામ, એની પ્રાપ્તિ થાય છે. એટલા માટે જે પણ કાંઈ કરીએ એ ભગવાનને રાજી કરવા માટે કરવાનું. પછી શું કરવાનું? તો કે સ્નાનમ સંધ્યામ જપમ હોમમ સ્વાધ્યાયમ વિષ્ણુ પૂજનમ તર્પણમ વિશ્વદેવમ ચ કુર્યાત ચાતિથ્ય અન્વહમ. સ્નાન કરવાનું, પણ શા માટે? ભગવાનને રાજી કરવા માટે. મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું કે અમારે આશ્રિત હોય સૂર્યોદય પહેલાં ઉઠી જવું, સ્નાન કરવું, પછી જે પણ કંઈ વિધિ કહ્યો છે એ. એટલે સ્નાન કરતી વખતે પણ અનુસંધાન રાખીએ કે અત્યારે હું સ્નાન કરું છું તો મારાથી આના ઉપર ભગવાન રાજી થશે. મહારાજ કુંડળમાં પધાર્યા, એ કુંડળમાં એક ધરો હતો, ત્યાં મહારાજ કાઠી ભક્તો સાથે સ્નાન કરવા માટે ગયા, અને કાઠી ભક્તોને આનંદમાં આનંદમાં મહારાજનું સ્મરણ ભૂલાઈ ગયું, અને એવા ધુબાકા મારીને સ્નાન કરે વાત પૂછવામાં. પછી મહારાજે કીધું કે સ્નાન કરી લીધું? હા મહારાજ, સ્નાન કરી લીધું. મહારાજ કહે, સુરા બાપુ તમે સ્નાન નથી કર્યું, લોહીથી સ્નાન કર્યું છે. અરે મહારાજ, આ ગંગા જળ જેવું નિર્મળ જળ એ વહી રહ્યું છે ને તમે કહો છો લોહીથી સ્નાન કર્યું. મહારાજે કહ્યું, તમે સ્નાન કરતા હતા ત્યારે ભગવાનની કેટલી સ્મૃતિ કરી, ભગવાનના નામનું કેટલું સ્મરણ કર્યું. મહારાજ, એ તો રહી ગયું. મહારાજ કહે, ફરીથી સ્નાન કરો. અને પછી મહારાજે ફરીથી સ્નાન કરાવ્યું. ટૂંકમાં જે પણ કાંઈ કરીએ છીએ એ ભગવાનના સ્મરણ સાથે કરીએ એવો મહારાજનો રુચિ અને અભિપ્રાય છે, અને આમાં પણ એ જ વાત કરી. પછી કહ્યું કે સંધ્યા, એટલે કે બ્રાહ્મણોને માટે સંધ્યા એ ગાયત્રી દેવીની સ્તુતિ, એનું ધ્યાન કરવું એ છે. આપણા માટે સાંજનો સમય થાય તો મહારાજે આજ્ઞા કરી કે આરતીમાં જવું, સવાર હોય તો પૂજા કરવી, બપોરે માનસી પૂજા, ટૂંકમાં 5 માનસી પૂજા તો કરીએ જ છીએ, આપણા માટે એ સંધ્યા થઈ. મંત્ર જાપ કરવા, હોમ કરવા, સ્વાધ્યાય કરવું. સ્વ એટલે આત્મા અને અધ્યાય એટલે જ્ઞાન. આત્માના પણ 3 અર્થ, દેહ, મન અને ત્રીજો આત્મા એટલે આત્મા. એટલે શરીર, મન અને આત્મા આ 3નું જ્ઞાન જે ગ્રંથ દ્વારા થાય છે એ ગ્રંથનો નિયમિત જ્ઞાનપૂર્વક અભ્યાસ કરવો એ સ્વાધ્યાય છે. સત્સંગી જીવન હોય, ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત ઇત્યાદિક જે પણ કાંઈ વેદાદિક ઉપનિષદોના ગ્રંથો છે એનો નિત્ય અભ્યાસ કરવાનો. કારણ કે સત્સંગી જીવનમાં આવે છે કે એ જો અભ્યાસ કરવામાં ન આવે, સત્શાસ્ત્રના અભ્યાસ વિના સિદ્ધ ગતિને પામેલા પુરુષો પણ જાડ્યતા મ્યાતી જડતાને પામી જાય છે. માટે રોજ સ્વાધ્યાય કરો, ભગવાનનું પૂજન કરવાનું, પિતૃતર્પણ કરવાનું, વૈશ્વદેવ કર્મ કરવાનું, એટલે કે જમતા પહેલાં અગ્નિને બલિદાન આપવાનું. આપણે જમતા હોય ત્યારે બ્રાહ્મણો હોય તો એમને હાથમાં પાણી રાખી અને પ્રોક્ષણ વિધિ કરે, પહેલાં વેદોના મંત્રોનું ગાન થાય અને પછી આવી રીતે ત્રણ વાર એ થોડા કોળિયા હોય એ બાજુમાં રાખી દે અને જળને હાથમાં રાખી એમ ત્રણ વાર આમ પ્રદક્ષિણા કરી અને પછી બાજુમાં પધરાવીને પછી જમવાનું શરૂ કરે. એ વૈશ્વદેવ કર્મ કરવાનું. અને કુર્યા ચાતિથ્યમ અન્વહમ, આતિથ્ય કર્મ કરવાનું. જેની કોઈ તિથિ નથી એવા અતિથિ આપણા ઘરે આવે તો એનો આતિથ્ય સત્કાર કરવો યથા યોગ્ય રીતે. આપણે કોઈના ઘરે અતિથિ થઈએ તો પણ ધ્યાન શું રાખવાનું? અતિથિનો બીજો અર્થ એ પણ છે, અતિથિ એટલે એક અર્થ આપણે કહ્યું એમ કે જેની કોઈ તિથિ નથી, એ બીજો કે મુલાકાતી, એમ ઘણા જ આમ પરમેનન્ટ ન રોકાઈ જાય. એટલે એવા અતિથિ જો ઘરે આવ્યા હોય તો એનો આતિથ્ય સત્કાર કરવો. પછી કહ્યું, કુર્યાત પુણ્યમ યથાશક્તિ ન્યાયાર્જિત ધને નચ. ન્યાયથી નીતિથી પોતે જે પણ કાંઈ ધન કમાયા છે એનાથી પુણ્ય એ પોતાની શક્તિ પ્રમાણે કરવું. ન્યાયથી અને નીતિથી તો ન કમાયા હોઈએ તો એ પુણ્ય કર્મ આપણે ન કરવું. મહારાજે કહ્યું, સ્તેન કર્મ ન કર્તવ્યમ ધર્માર્થમ અપી કેનચિત સસ્વામી કાષ્ઠ પુષ્પાદી ન ગ્રાહ્યમ તદનાજ્ઞયા. કે ધર્મ કાર્યને અર્થે પણ ક્યારેય પણ ચોરીનું કર્મ ન કરવું. કોઈની સારી કોઈની પાસે સારો બગીચો હોય, પુષ્પ વાટિકા હોય તો એમાંથી પુષ્પ તોડી આપણે મહારાજ માટે લઈ આવીએ અને એની રજા વિના જો લઈ આવીએ તો મહારાજ રાજી ન થાય. મહારાજ વડતાલમાં વિરાજમાન હતા, એ હરિભગત મહારાજ પાસે આવ્યા, ચોળા ફળી લઈને આવ્યા. મહારાજને કીધું, મહારાજ લ્યો. મહારાજ કહે, ભગત ચોળા ફળી ખૂબ સારી છે, તમે ક્યાંથી લાવ્યા? મહારાજ, રસ્તામાં એક ખેતર સારું હતું અને એમાં ચોળા ફળી થોડી સારી હતી એટલે મને થયું તમારા માટે લઈ આવીએ. મહારાજ, બીજાના ખેતરમાંથી લઈ આવ્યો છું. મહારાજ કહે, જાઓ જાઓ, પાછા જાઓ અને જેટલી ચોળા ફળી લાવ્યા છો એ બધી એ ખેડૂતને આપી દેજો અને માફી માગજો કે મારાથી ભૂલ થઈ ગઈ, તમે મને માફ કરી દો. એટલે ધર્મ કાર્યને અર્થે પણ ક્યારેય ચોરી ન કરવી. એટલે ન્યાયથી નીતિથી જે ધન કમાયા હોઈએ તો એ યથાશક્તિ પોતાની શક્તિ અનુસાર પુણ્ય કર્મ કરવું. પછી પોષ્ય વર્ગનું પાલન કરવું અને ન તું તમ પીડયે, કોઈને પણ પીડા ન પહોંચાડવી પોષ્ય વર્ગને. અને કઈ રીતે? તો કે અનાસક્ત હસન, આસક્તિ રહિત થઈને કરવાનું. દેહમ ચ દેહી કાન અસો ઉદ્દેશ્ય પશુવત પરે વૈરમ ન કુર્યાત. દેહ અને દેહના સંબંધીઓને ઉદ્દેશીને પશુઓની પેઠે કોઈની સાથે વેર ન કરવું. અહંતાનો ત્યાગ કરવો અને મમતાનો ત્યાગ કરવો. ડોંગરેજી મહારાજ એમની કથામાં ખૂબ સરસ વાત કરતા, વેર અને વાસના બે ન રાખવું. કારણ કે વેર હોય તો પાછો જન્મ લેવો પડે અને વાસના હોય તો પણ પાછો જન્મ લેવો પડે. આપણે મુગટરામ અને ઝુમખરામની વાર્તા સાંભળીએ છીએ. તો રામાવતારમાં મુગટરામ પોતે એક ઋષિ હતા. ભગવાન રામચંદ્રજી એમના આશ્રમ બાજુમાંથી પસાર થતા હતા. ભરતજીને ખ્યાલ આવ્યો એટલે ભગવાન રામચંદ્રને મળવા માટે તત્પર થયા. એ ગયા પાછળ પાછળ, ઘણા બધા માણસો એ પણ પાછળ પાછળ ગયા. પછી જ્યારે ભરતજી મળવા માટે જતા હતા તો રસ્તામાં ઘણા બધા લોકો, એમાં એક ક્ષત્રિય દંપતિ, એ આ એક ઋષિની પર્ણકુટી હતી એને ઝાડ ઉપર ચડી અને બરાબરની હલાવી, આ તો વેદાધ્યયન કરતા સ્વાધ્યાય કરતા હતા આમને થયું કે હું કોઈને હેરાન નથી કરતો, ભગવાનની આરાધના કરું છું, તો મને કોઈ શા માટે હેરાન કરે છે? જેણે પણ આ કર્મ કર્યું છે એની સાથે મારે વેર લેવું. આમ વેરની ભાવના રાખી તો ફરીથી જન્મ લેવો પડ્યો, અને પછી તો મુગટરામ રૂપે એમનો જન્મ થયો. પછી પોતે પથારી વશ હતા. મહારાજે એમને દર્શન આપ્યા કે આજથી 3 મહિના પછી 25 પાર્ષદોને સાથે લઈ અમે તમને લઈ જશું, માટે તૈયાર થઈ જજો. એમને થયું કે આવા ભગવાન કરુણા કરી પછી ક્યારે મળે. મહારાજે એમને પૂર્વજન્મનું જ્ઞાન પણ કરાવ્યું, એટલે મુગટરામે ઝુમખરામને બોલાવ્યાને કહ્યું કે મોટા ભાઈ, હું ભલે પથારી વશ હોય, ગમે એટલી મને પીડા થતી હોય, તો પણ મા બાપને એમ કહેતા નહીં કે મારી પાસે આવી અને મારી ખબર કાઢે. અરે પણ તારા મા બાપ છે, બાજુવાળા થોડા કંઈ ખબર કાઢવા માટે આવશે, અને કદાચ બાજુવાળા ખબર કાઢવા માટે આવે તો પણ મા બાપને જેવી ભાવના હોય એવી ભાવના, એવી લાગણી બાજુવાળાને થોડી હોય, માટે મા બાપને કઈ રીતે ના પાડી શકું? પણ હું કહું છું ને એ અત્યારે નહીં, હું પછી વાત કરીશ, પણ મા બાપને પાસે નહીં આવવા દેતો. કહ્યું કે કાંઈ વાંધો નહીં. પથારી વશ હતા એટલે એક દિવસ પીડાને લીધે ઊંઘકારા કરવા લાગ્યા. મા બાપને થયું કે ના તો પાડી છે, છતાં પણ આપણે જવું પડે. એક દીકરો છે, દુઃખ થાય છે તો આપણે પાસે જઈએ. અને જેવા એ પાસે આવ્યા, મુગટરામ ખાટલામાંથી ઊભા થઈ મા બાપના નાકે બટકું ભરી લીધું. ચીસ પડી ગઈ. ઝુમખરામ આવ્યા ને કીધું, આ તે શું કર્યું? કોઈ દીકરો પોતાના મા બાપ સાથે આવું વર્તન કરે? તો કે ભાઈ, મેં તને પહેલાં જ કહ્યું હતું કે મા બાપને તું મારી પાસે ન આવવા દેતો. અને પછી પોતાનો જે પણ કાંઈ ઇતિહાસ મહારાજે કહ્યો હતો એ બધી વાત કરી, કે આવી રીતે પૂર્વજન્મનું વેર હતું, એ વેર આજે મેં બટકું ભર્યું ને એટલે વસૂલ થયું. હવે મને કોઈ પણ પ્રકારની ઈચ્છા રહી નથી. અને પછી તો નાડી પ્રાણ ખેંચાયા અને મહારાજના સલૂણી મૂર્તિના દર્શન થયા. 25 પાર્ષદો સાથે હતા, બધા ગામ લોકો આવ્યા, ગામ લોકોને પણ દર્શન થયા. એ પાર્ષદો બંદૂકધારી હતા, એ બધાએ ગોળીનો બહાર આકાશમાં કર્યો, એનો અવાજ થયો, અને પછી મહારાજ મુગટરામને સાથે લઈ અને ધામમાં ગયા. એટલે વેર અને વાસના એ ન રાખવી. કુર્યાદ ભાગવતાનામ ચ સતામ સંગમ અતંદ્રિત ન સ્ત્રીણાનામ વ્યસનીનામ સંગમ કુર્યાત ન લોભિનામ. ભાગવતાનામ સતામ સંગમ અતંદ્રિત સન કુર્યાત. ભાગવત એવા જે એકાંતિક ભગવાનના સત્પુરુષો છે એમનો સંગ, એમનો સમાગમ, એમાં આસક્તિ અતંદ્રિત સન એટલે કે આળસનો ત્યાગ કરીને કરવી, પ્રમાદનો ત્યાગ કરીને એ ભાગવત એવા એકાંતિક સત્પુરુષોનો સમાગમ કરવો. શા માટે? મહારાજે પ્રથમના 49માં વચનામૃતમાં કહ્યું કે ભગવાનનો ભક્ત હોય એને ભગવાન સિવાય બીજે ક્યાંય પણ વૃત્તિ રહે નહીં. એને તો એમ જ ફિકર હોય કે મારે જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી ઘણી કઠણ પડશે. આપણે અત્યારે ઊંધું થાય છે, જગતના પદાર્થમાં સહેજે સહેજે વૃત્તિ રહે છે, અને ભગવાનમાં વૃત્તિ રાખવી કઠણ પડે છે. તો આવું આપણે છે, આવું આપણે વર્તે છે, તો પહેલા મહારાજે જેમ કહ્યું કે ભગવાનનો ભક્ત હોય એને ભગવાનમાં વૃત્તિ રહે, આવું કઈ રીતે થાય? તો મહારાજે કહ્યું કે સંતના સમાગમે કરીને ધીરે ધીરે એવો ભક્ત થાય છે. એવા ભક્ત થવા માટે નિત્ય સંતોનો સમાગમ કરવો. અને એવા ભક્ત થઈ જઈએ તો પણ ભગવાન નારાયણ નારદજીને કહે છે શું ધ્યાન રાખવું? તો કે સ્ત્રીમાં આસક્ત એવા પુરુષો હોય, વ્યસની હોય, લોભી હોય, એનો સમાગમ, એનો સંગ, એમાં આસક્તિ ક્યારેય પણ ન કરવી, એટલે કુસંગ ક્યારેય ન કરવો. કામ ભાવે ન નેક્ષે ત પર યોશાંતુ કરી જીત. કામ ભાવથી ક્યારેય પણ પર સ્ત્રીને નિહાળવી નહીં. શ્રાદ્ધ પર્વ એકાદશી આદિ પુણ્ય પવિત્ર દિવસો હોય ત્યારે પોતાની સ્ત્રીનો સંગ ન કરવો. પ્રાપ્તોપી પુરુષ સાંખ્ય યોગે ચ પરિપક્વતા પુત્ર્યા અપિ પ્રસંગેન રહસ્થાને તુ મુહ્યતિ. સાંખ્ય અને યોગના પરિપક્વપણાને પામેલો પુરુષ પણ એકાંત સ્થળને વિશે મોહિત થઈ જાય છે, માટે ક્યારેય પણ એકાંત સ્થળમાં રહેલી પુત્રી, માતા, દીકરી એમની સાથે રહેવું નહીં. ગઈકાલે આપણે એમના વિશે ચર્ચા કરી. પછી કહ્યું, અમંગલાનામ સર્વેશામ વિધવાહી અતિ અમંગલમ તદ દર્શનમ ચ તત્ સ્પર્શો નૃણામ સુકૃત ઋત તત. અમંગળમાં જો કોઈ સૌથી વધારે અમંગળ હોય તો એવું કહ્યું કે વિધવા સ્ત્રી છે, એના દર્શન ન કરવા, એનો સ્પર્શ ન કરવો, કારણ કે એનો દર્શન અને સ્પર્શ એ પુરુષના સુકૃત એટલે પુણ્યને હરનારો છે. નીકળતા હોઈએ ઘરેથી આપણે નીકળીએ અને એમાં જો વિધવા સ્ત્રીનું દર્શન થઈ જાય તો ભગવાન નારાયણ નારદજીને એવું કહે છે, પાછું વળી જવું, કારણ કે એ અનર્થ છે. કેવું મોટું અનર્થ? તો કે મરણ સમાન એ અનર્થ થાય છે, માટે પાછું વળી જવું. એમના આશીર્વાદ કેવા? તો કહ્યું કે કાળા નાગનો ફૂફાડો હોય એ સમાન એના આશીર્વાદ છે, માટે એક રાક્ષસીણીથી જેમ ડરતા હોય એવી રીતે ગૃહસ્થ ભક્તોએ એવી રીતે ડરવું. શા માટે આવું કહ્યું? કારણ કે જો એમના દર્શન અને સ્પર્શ કરવામાં આવે તો બંનેનું અકલ્યાણ થાય. મહારાજનું ચોથું વર્તમાન અવેરી એનો નાશ થવાનો ઘણો બધો સંભવ છે. એક જીવને જો આપણે ઉગારીએ તો બ્રહ્માંડ ઉગારેનું ફળ મળે, તો આમાં તો બે જીવનું અહિત છે. એટલે સામેવાળાનું પણ અહિત છે ને આપણું પણ એમાં અકલ્યાણ સમાયેલું છે. એમને એવો ભાવ ન હોય પણ આપણે એ ભાવથી જો એના દર્શન અને સ્પર્શ કરીએ તો એક બ્રહ્માંડ, એમના માટે તો એક બ્રહ્માંડ ગણીએ તો, એટલે એક બ્રહ્માંડમાં જેટલા જીવો હોય અને એ બધા જીવોનું અકલ્યાણ થાય અને એનું જેટલું પાપ લાગે એટલું પાપ લાગે. એટલા માટે કહ્યું અમંગલમ, એટલે કે એ અકલ્યાણકારી છે, એટલા માટે એ ન કરવું. પછી કહ્યું કે આ મધ્યમ માંસમ માદકમ ચ દ્યુતાદીન દૂરતઃ ત્યજેત. મધ્ય, માંસ ઇત્યાદિક માદક વસ્તુઓ ઉપરાંત જુગટું એનો દૂરથી ત્યાગ કરવો, જુગાર. ન દ્રોહમ પ્રાણી માત્રસ્ય કુર્યાત વાચા અપી કરહી ચિત. વાણીથી પણ ક્યારેય પ્રાણી માત્રનો દ્રોહ ન કરવો. થોડુંક ઊંડાણપૂર્વક જોઈએ તો એવો સંકલ્પ પણ ન કરવો કે આટલું બધું એ મારા પ્રત્યે થોડોક વેરભાવ રાખે છે તો એનું અહિત થાય. અવતાર ચરિત્રાણી શૃણુયાત અન્વહમ હરે હે સર્વા અપી ક્રિયા કુર્યાત વાસુદેવાર્થમ આસ્તિક. પોતાની જે પણ કાંઈ સર્વ ક્રિયાઓ છે એ ભગવાન વાસુદેવને રાજી કરવા માટે કરવી, ભગવાન માટે કરવી. અને કઈ રીતે કરવી? તો કે આસ્તિક થઈને. અવતાર ચરિત્રાણી અન્વહમ હરે શૃણુયાત. આસ્તિક થઈને ભગવાનના જે પણ કાંઈ અવતાર ચરિત્રો છે એ અવતાર ચરિત્રોનું શ્રવણ કરવું. આસ્તિક થઈને એટલા માટે કારણ કે જો આસ્તિકતાથી, શ્રદ્ધાથી ભગવાનના અવતાર ચરિત્રોનું શ્રવણ ન કરવામાં આવે, તર્ક વિતર્ક કરવામાં આવે, તો એ ભગવાનના કલ્યાણકારી ચરિત્રો એનાથી જેવું આપણું કલ્યાણ થવું જોઈએ એવું થાય નહીં. તર્ક વિતર્ક છે એ વસ્તુના બે ભાગ કરી નાખે છે. કોઈ પણ વૈજ્ઞાનિકો એના હાથમાં ફૂલ આવે તો એ શું કરે? એને એમ જોવું છે કે આની અંદર ઊંડાણપૂર્વક શું છે, તો એના ભાગ કરી નાખે, ખોલવું પડે ને બધું, એક એક પાર્ટ નોખા કરી, તો એને એ ખ્યાલ આવી જશે કે આ પર્ણની અંદર શું છે, એના એક એક પાર્ટિકલમાં શું છે, કયા કોષમાંથી આ બનેલું છે. પણ પછી એને ફૂલ નહીં મળે, વિખાઈ જાય. એવી જ રીતે ભગવાનના અવતાર ચરિત્રોનું જો આસ્તિકતાથી શ્રવણ કરવામાં ન આવે તો એનું જે મૂળ કલ્યાણકારી એ કલ્યાણ કરનારા જે ચરિત્રો છે એ જેવું જોઈએ એવું કલ્યાણ ન કરે. એટલા માટે આસ્તિકતાથી કરવાનું. ઉર્જે માઘે ચ વૈશાખે ચાતુર્માસે મલિમ બુચે અન્યેષુ પુણ્ય કાલેષુ વિશેષ નિયમાન ચરેત. ગૃહસ્થ પુરુષો હોય એમણે કાર્તિક માસ, માઘ માસ અને વૈશાખ માસ ઉપરાંત ચાતુર્માસ ઉપરાંત બીજા પુણ્યકાળોમાં વિશેષ નિયમોનું આચરણ કરવું. પુણ્ય દેશે પુણ્યકાલે સત્પાત્રે વિધિના ગૃહી દદ્યાદાનં યથાશક્તિ દયાં કુર્વીતિ જંતુષુ. પવિત્ર દેશમાં, પવિત્ર કાળમાં અને સત્પાત્રમાં વિધિપૂર્વક જો કોઈ ગૃહસ્થ ભક્ત પોતાની શક્તિ અનુસાર દાન કરે તો એનું અનંત ગણું પુણ્ય મળે એવું ભગવાન નારાયણ નારદજીને કહે છે. ઉપરાંત બીજું શું કરવું? તો કે જીવ પ્રાણી માત્ર ઉપર દયા કરવી, પણ અતિશય દયા ન કરવી, જેનાથી ભરતજીને જેમ બંધન થયું એવી રીતે બંધન થાય. એટલે અતિ દયા પણ એ અકલ્યાણકારી છે. હવે પુણ્ય દેશ કોને કહેવાય, પુણ્યકાળ કોને કહેવાય, પુણ્યપાત્ર કોને કહેવાય, સત્પાત્ર કોને કહેવાય? તો એ ભગવાન નારાયણ નારદજીને કહે છે, દેશ સર્વોત્તમેસ્ત્વેષ ભુવિયો મદ અધિષ્ઠિત મહામુનિ ગણાયત્ર તપસ્યંતિ મહાવ્રતા. સૌ પ્રથમ પુણ્ય દેશ કોને કહેવાય? તો મદ અધિષ્ઠિત યહ ભુવિ. ભગવાન એમ કહે છે કે હું જ્યાં વિરાજમાન હોય, એટલે ભગવાન નારાયણ બદ્રિકાશ્રમમાં છે, તો ભગવાન કહે છે કે મારાથી અધિષ્ઠિત એવી જે આ બદ્રિકાશ્રમની ભૂમિ કે જ્યાં અનેક મહામુનિઓ એ અનેક પ્રકારની તપશ્ચર્યાઓનું આચરણ કરે છે, મહાવ્રત એવું બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે, એ ભૂમિ અતિશય પવિત્ર છે. જ્યાં ભગવાન વિરાજમાન છે, ભગવાનના ભક્તો છે, એ દેશ પણ અતિશય પુણ્યશાળી છે. પછી નામ આપ્યા છે, ગંગાદ્વાર એટલે કે હરિદ્વાર, મધુપુરી એટલે કે મથુરા, નૈમિષારણ્ય ક્ષેત્ર, કુરુક્ષેત્ર, અયોધ્યા, પ્રયાગ, ગયા, કાશી, વારાણસી, પુલહાશ્રમ, કપિલાશ્રમ, શ્રીરંગ, પ્રભાસ ક્ષેત્ર, કુશસ્થલી એટલે કે દ્વારિકા, સિદ્ધપુર ક્ષેત્ર, પુષ્કર નામે જે મહાસરોવર, એ ભગવાન લક્ષ્મીજી સાથે, રૂકમિણી રૂપ લક્ષ્મીજી સાથે જે પર્વત ઉપર ક્રીડા કરી છે એવો રેવતાચળ પર્વત એટલે કે ગિરનાર, એ પણ અતિશય પવિત્ર છે. ગોવર્ધન પર્વત, વૃંદાવન, મહેન્દ્ર નામનો આદિક સાત પર્વતો, એ પછી ભાગીરથી એટલે ગંગાજી, યમુના, સરસ્વતી, ગોદાવરી, સરયુ, કાવેરી, ગોમતી ઇત્યાદિ પુરાણમાં જે પણ પ્રસિદ્ધ નદીઓ કહેલી છે એ તમામ નદીઓ એ અતિશય પવિત્ર છે. પછી કહ્યું કે મહોત્સવે હિ ભવેત્યત્ર ભગવત પ્રતિમાર્ચનમ પ્રભોહો અનન્ય ભક્તાઃ ભવેયુ યત્ર યત્ર ચ. જ્યાં ભગવાનની પ્રતિમાનું અર્ચન એ અનેક ઉત્સવોની સાથે કરવામાં આવે છે એ સ્થાન અતિશય પવિત્ર છે. જે સ્થાનમાં ભગવાનના અનન્ય ભક્તો નિવાસ કરીને રહે છે એ સ્થાન પણ અતિશય પવિત્ર છે. એ ભગવાનના ભક્તો કેવા? તો અહિંસા ધર્મને આશ્રિત, પોતાના ધર્મમાં અતિશય સ્થિરતાને પામેલા, ધર્મનું દ્રઢપણે પાલન કરનારા હોય. વળી જે સ્થાનમાં અતિશય ઉત્તમ એવા બ્રાહ્મણો નિવાસ કરતા હોય, મૃગ આદિક પશુઓ નિર્ભય થઈને વિચરણ કરતા હોય, એવી જે ભૂમિ છે એ અતિશય પવિત્ર છે. જે જે સ્થાને ભગવાનના અવતારો થયા છે એ સ્થાન પણ અતિશય પવિત્ર છે. એ તે પુણ્ય તમા દેશાહ ભુવિ સંતિ વિશેષતઃ. આવી રીતે આ પૃથ્વી ઉપર જે પણ કાંઈ પુણ્ય સ્થાનો દર્શાવ્યા છે એ ભગવાન નારાયણ નારદજીને કહ્યા. આવતીકાલે આપણે પુણ્યકાળ કોને કહેવાય, ઉપરાંત પુણ્યપાત્ર કોણ છે એના વિશે ભગવાન નારાયણ નારદજીને શ્રવણ કરાવશે. એ કથાનું શ્રવણ આપણે આવતીકાલે કરીશું. આજની કથાને અહીં જ વિરામ આપીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. પતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, આજે 6 તારીખ છે. આવતી 16 તારીખે વસંત પંચમીનો પરમ પવિત્ર દિવસ, શિક્ષાપત્રી જયંતી પણ છે. દર વર્ષે ભક્તો, મહિલા ભક્તો બધાય શિક્ષાપત્રીનો પાઠ મહારાજને પ્રસન્ન કરવા માટે કરતા હોય. આજે 10 દિવસ જેટલો સમય છે, આજથી ગણતરી કરીએ તો વિશેષ મહારાજ સંતો રાજી થાય શિક્ષાપત્રી જેવો પવિત્ર ગ્રંથ. અને અત્યારે જેટલા ધર્મો આવે છે એ બધા જ મહારાજે શિક્ષાપત્રીમાં આપણને કહ્યા છે. એ અવસર છે તો જેટલા પણ વિશેષ પાઠ થાય એ પ્રમાણે સૌ આજથી પાઠનો પ્રારંભ કરીએ અને શિક્ષાપત્રી જયંતિ સુધીમાં વિશેષ પાઠ કરીએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. ધર્મા કુવર હરિ કૃષ્ણજી તમે ભક્ત.